અઠવાડિયું પૂરું થાય એ પહેલાં પોતાને પૂછો, હું શું શીખ્યો? દર અઠવાડિયે જીવન આપણને કંઈક શીખવાડે છે, ક્યારેક સફળતા દ્વારા તો ક્યારેક ભૂલો દ્વારા. પણ પ્રશ્ન એ નથી કે શું થયું, પ્રશ્ન એ છે કે એમાંથી હું શું શીખ્યો. જો અઠવાડિયું પસાર થઈ ગયું અને કાંઈ શીખાયું નહીં તો એ માત્ર સમય જ ગયો. પણ જો એક નાની શીખ મળી ગઈ તો એ અઠવાડિયું પ્રગતિ બની ગયું. શીખવાથી જ અનુભવ બને છે અને અનુભવથી સમજ. સમજ આવે ત્યારે જ સાચો વિકાસ શરૂ થાય છે. આજે રવિવાર કે શુક્રવાર હોવાનો ફરક નથી, ફરક એ છે કે હું ગઈકાલ કરતાં આજે થોડો વધુ સમજદાર થયો છું કે નહીં. આ પ્રશ્ન પોતાને પૂછો, જવાબ મળશે જ, અને આવતું અઠવાડિયું અવશ્ય વધુ સારું બનશે.